શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 32. ભારત વર્ષમાં ભગવાન કુરુમની સ્થિતિનું વર્ણન. કૃષ્ટકીએ કહ્યું, ભગવાન, આપે મને ભારત વર્ષનું વિસ્તારથી વર્ણન કરી સંભળાવ્યું તથા ત્યાંની નદીઓ, પર્વતો અને જનપદોનું પણ વર્ણન કર્યું. એના પહેલાં આપે એમ કહ્યું હતું કે ભારત વર્ષમાં ભગવાન શ્રી હરિ કુર્મરૂપે નિવાસ કરે છે, તો તેમની સ્થિતિ ક્યાં અને કઈ રીતે છે આ બધું સાંભળવાની મારી ઈચ્છા છે. કુર્મરૂપી ભગવાન જનાર્દન ક્યાં રૂપમાં સ્થિત છે, તેમનાથી મનુષ્યના શુભ અશુભની સૂચના કઈ રીતે મળે છે, ભગવાન કુર્મનું મુખ કેવું છે અને તેમના ચરણ કેવા છે, આ બધી વાતો મને જણાવો. માર્કંડેયજી બોલ્યા, બ્રહ્મન, કુર્મરૂપધારી ભગવાન શ્રી હરિ 9 પદોથી યુક્ત આ ભારત વર્ષને વ્યાપ્ત કરીને સ્થિત છે. તેમનું મુખ પૂર્વ દિશા તરફ છે. તેમની ચારે બાજુ 9 ભાગોમાં વિભક્ત થઈને બધા નક્ષત્રો અને દેશ સ્થિત છે. તે કહું છું, સાંભળો. વેદી, મદ્ર, અરિમાંડવ્ય, સાલ્વ, નીપ, શક, ઉજ્જિહાસન, ઘોષ, સંખ્ય, ખસ, સારસ્વત, મત્સ્ય, સુરસેન, માથુર, ધર્મારણ્ય, જ્યોતિષિક, ગૌરગ્રીવ, ગુડાશ્મક, ઉદ્વેહક, પાંચાલ, સંકેત, કંક, મારુત, કાલકોટી, પાખંડ, પારિયાત્ર નિવાસી, કાપિંજલ, કુરુબાહ્ય, ઉદુંબર તથા ગજાહવ્ય એટલે કે હસ્તિનાપુર વગેરેના મનુષ્ય ભગવાન કુર્મના મધ્યભાગે કટિપ્રદેશમાં સ્થિત છે. કૃતિકા, રોહિણી અને મૃગશિરા 3 નક્ષત્ર ઉક્ત સ્થાનના નિવાસીઓ માટે શુભાશુભના સૂચન છે. વૃષધ્વજ, અંજન, જંબુ, માનવાચલ, સુર્પકણ, વ્યાગ્રમુખ, ખર્મક, કરવટાસન, ચંદ્રેશ્વર, ખસ, મગધ, પોંડ્ર, વદન, દંતુર, પ્રાગજ્યોતિષ, લોહિત્ય, સામુદ્ર, પુરુષાદક, પૂર્ણોત્કટ, ભદ્રગોર, ઉદયગીરી, કાશી, મેખલ, મુષ્ટ, તામ્રલિપ્ત, એકપાદપ, વર્ધમાન અને કૌશલા દેશ કુર્મ ભગવાનના મુખભાગમાં સ્થિત છે. આર્દ્રા, પુનર્વસુ અને પુષ્યા 3 નક્ષત્ર પણ તેમના મુખમાં છે. હવે કુર્મ ભગવાનના દક્ષિણ ચરણમાં જે દેશ છે તેમના નામ સાંભળો. કલિંગ એટલે કે ઉડીસા, વંગ, બંગાળ, જઠર, કોસલ, મુષિક, ચેદી, ઉર્ધ્વકરણ, મત્સ્ય, અંધ્ર, વિંધ્યવાસી, વિદર્ભ એટલે બરાર, નારિકેલ, ધર્મદ્વીપ, એલિક, વ્યાઘ્રગીવ, મહાગ્રીવ, ત્રેપુર, શ્મશુધારી, કૈશિકંધ્ય, હેમકૂટ, નિષદ, કટકસ્થલ, દશારણ, હારિક, નગ્ન, નિષાદ, કાકવ, લાલક, પર્ણ તથા સબર આ દેશ ભગવાન કર્મના પૂર્વ દક્ષિણ દિશાવાળા ચરણમાં સ્થિત છે. આશ્લેષા, મઘા અને પૂર્વા ફાલ્ગુણી નક્ષત્ર પણ ત્યાં જ છે. લંકા, કાલિંજન, શૈલિક, નિકટ, મહેન્દ્ર, મલય અને દુર્ધર પર્વતોની પાસે વસેલા જનપદ, કર્કોટક વનમાં રહેવાવાળા લોકો તથા ભૃગુકચ્છ, કોંકણ, સંપૂર્ણ આભીર પ્રદેશ, વૈણ્યા નદીના તટ પર વસેલા દેશ, અવંતી, દાસપુર, આકરી, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોનર્દ, ચિત્રકૂટ, ચોલ, કોલગીરી, કોંચદ્વીપ, જટાધર, કાવેરીના તટવર્તીય દેશ, રુષ્ટમુખ પર્વત પર વસેલા પ્રદેશ, નાસિક, શંખ, સુક્તિ વગેરે તથા વેદુર્ય પર્વતના સમીપવર્તી દેશ, વારીચર, કોલ, ચર્મપટ, ગયબાહ્ય, કૃષ્ણાદ્વીપવાસી, સૂર્યાદ્રી અને કુમુદાદ્રીના નિવાસી, ઓખાવન, દિશિક, કર્મનાયક, દક્ષિણ, કૌરુષ, ઋષિક, તાપસ આશ્રમ, ઋષભ, સિંહલ, કાંચી નિવાસી, ત્રિલિંગ, કુંજર દરી તથા કચ્છના રહેવાવાળા લોકો અને તામ્રવર્ણી નદીના તટવર્તી દેશ આ ભગવાન કુર્મીની ડાબી કાંખમાં સ્થિત છે. ઉત્તરા ફાલ્ગુની, હસ્ત તથા ચિત્રા આ 3 નક્ષત્ર પણ ત્યાં જ છે. કામ્બોજ, પહલવ, વડવામુખ, સિંધુ, સોવીર, આનર્ત, વનિતામુખ, દ્રાવણ, શુદ્ર, કર્ણ, પ્રાધેય, બર્બર, કિરાત, પારદ, પાંડ્ય, પારસવ, કલ, ધૂર્તક, હેમગીરિક, સિંધુ, કાલક, વૈરત, સૌરાષ્ટ્ર, દરદ, દ્રાવિડ, મહારણો આ દેશ કુર્મ ભગવાનના દક્ષિણ ચરણમાં સ્થિત છે. સ્વાતિ, વિશાખા અને અનુરાધા નક્ષત્ર પણ ત્યાં જ છે. મણિમેઘ, શુરાદ્રી, ખંજન, અસ્તગીરી, અપરાંતિક, હેહય, શાંતિક, વિપ્રસંતક, વિપ્રસતક, કોંકણ, પંચનદ, વમન, અવર, તારશુર, અંગતક, સરકર, સાલ્વ, વિષ્મક, ગુરુશ્વર, ફાલ્ગુનક, વેણુમતી, નિવાસી, ફાલ્ગુલુક, ઘોર, ગુરુહ, ચકલ, એકેશણ, વાજીકેશ, દીર્ઘગ્રીવ, સુચલિક તથા અશ્વકેશ આ દેશ ભગવાન કચ્છપના પુચ્છ ભાગમાં સ્થિત છે. ત્યાં જ જ્યેષ્ઠા, મૂળ અને પૂર્વ સાઢા નક્ષત્ર પણ છે. માંડવ્ય, ચંડખાર, અસ્મક, લલન, કુશાંત, લડહ, સ્ત્રીબાહ્ય, બાલિક, નૃસિંહ, વણુમતીવાસી, બલાવસ્ત, ધર્મબદ્ધ, ઉલુક તથા ઉરુકર્મ નિવાસી મનુષ્ય ભગવાન કુર્મના ડાબા ચરણમાં સ્થિત છે. ઉત્તર સાઢા શ્રવણ અને ઘનિષ્ઠા ધનિષ્ઠા, ઉત્તર સાઢા શ્રવણ ધનિષ્ઠા પણ ત્યાં જ સ્થિત છે. કૈલાસ, હિમવાન, ધનુષ્યમાન, વસુમાન, ક્રૌંચ, કુરુવક, શુદ્રવીણ, રસાલય, ભોગપ્રસ્થ, યામુન, અંતરદ્વીપ, ત્રિગર્ત, અગ્નિજય, અદર્ન, અશ્વમુખ, ચિબિડ, કેશધારી, દાસેરક, વાટધાન, સવધાન, પુષ્કલ, અધમ, કૈરાત, તક્ષશિલાશ્રય, અંબાલ, માલવ, મદ્ર, વેણુક, વંદંતિક, પિંગલ, માનકલહ, હુણ, કોહલક, માંડવ્ય, ભતિયુવક, સાતક, હેમતારક, યશોમત્ય, ગાંધાર, સ્વર, સાગર રાશિ, યોધે, દાસમેય, રાજન્ય, શ્યામક તથા ક્ષેમધૂર્ત આ કુર્મ ભગવાનની ડાબી કાંખ એટલે કુક્ષીમાં છે. સતભીષ, પૂર્વાભાદ્રપદા અને ઉત્તર ભાદ્રપદા આ ત્રણ નક્ષત્ર પણ ત્યાં જ છે. કિન્નર રાજ્ય, પશુપાલ, કિચક, કાશ્મીર, અભિસારજન, દરૈ, અંગણ, કુરટ, અન્નદારક, એકપાદ, ખસ, ઘોષ, સ્વર્ગ, ભૌમ, અનવદ્ય, યવન, હિંગ, ચિરપ્રાપવર, પ્રાપરણ, ત્રિનેત્ર, પૌરવ તથા ગંધર્વ આ કચ્છપ ભગવાનના પૂર્વ ઉત્તરવાળા ચરણના આશ્રિત છે. રેવતી, અશ્વિની અને ભરણી પણ ત્યાં જ છે. વિપ્રવર, ઉક્ત દેશોમાં ક્રમશઃ આજ નક્ષત્ર એવા છે જેમના કારણે મનુષ્યને પીડા થાય છે. અર્થાત જ્યારે આ નક્ષત્રોની સાથે દુષ્ટ ગ્રહોનો યોગ થાય છે તો આ તેમનાથી પ્રભાવિત થઈને પ્રજાને કષ્ટ આપે છે અને ઉત્તમ ગ્રહોનો યોગ થતાં ત્યાંના મનુષ્યોને અભ્યુદયની પ્રાપ્તિ કરાવે છે. જે નક્ષત્ર રાશિનો જે ગ્રહ સ્વામી છે તેના અશુભ ભાવમાં રહેવાથી તે દેશના લોકોને કષ્ટ થાય છે અને તે જ ગ્રહ જ્યારે ઉચ્ચ સ્થાનમાં હોય ત્યારે શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. નક્ષત્રો અને ગ્રહોથી થનારું શુભાશુભ ફળ સાધારણ રીતે બધા દેશોમાં બધા મનુષ્યોને પ્રાપ્ત થાય છે. જો આપણા નક્ષત્ર સારા ન હોય અથવા જન્મના ગ્રહો અશુભ સ્થાનોમાં પડ્યા હોય તો મનુષ્યને કષ્ટ ભોગવવું પડે છે. આ વાત દરેકને માટે સામાન્ય રૂપે લાગુ થાય છે. આ જ પ્રમાણે જો નક્ષત્ર અને ગ્રહો સારા હોય તો તેનું ફળ શુભ હોય છે. પુણ્યાત્મા મનુષ્યના ગ્રહ જો અશુભ સ્થાનમાં હોય તો તેમને દ્રવ્ય, ગોષ્ઠ, ભૃત્ય, સુહૃદ, પુત્ર તથા પત્ની વિયોગનું કષ્ટ પણ આવી શકે છે. જો પુણ્યની કમી હોય તો પોતાના શરીર પર પણ ભય આવી શકે છે અને જેમણે માત્ર પાપ જ કર્યા છે તેમને તો બધે જ દ્રવ્ય વગેરે તથા શરીર બધાની હાનિ ઉઠાવવી પડે છે. જે સર્વથા નિષ્પાપ છે તેમને ગ્રહ વગેરેનો ક્યાંય અને ક્યારેય ભય નથી. નક્ષત્ર અને ગ્રહથી પ્રાપ્ત શુભાશુભ ફળને મનુષ્ય ક્યારેક તો એકલો ભોગવે છે ને ક્યારેક સામાન્ય રીતે સંપૂર્ણ દિશા, દેશ, જનસમુદાય, રાજા અથવા પુત્રની સાથે ભોગવવું પડે છે. જ્યારે ગ્રહ દૂષિત નથી હોતા તો મનુષ્ય પરસ્પર પોતાની રક્ષા કરે છે અને ગ્રહો જો દૂષિત થઈ જાય તો તેમને શુભ ફળોથી વંચિત થઈ જવું પડે છે. અહીં કુર્મ ભગવાનના વિગ્રહમાં જે નક્ષત્રોની સ્થિતિ બતાવવામાં આવી છે તે નક્ષત્ર તે દેશોને માટે સામાન્ય રૂપે શુભ કે અશુભ હોય છે. તેથી બુદ્ધિમાન પુરુષે પોતાના દેશ, નક્ષત્ર અને ગ્રહોની પીડાને ઉપસ્થિત જોઈને તેની વિધિપૂર્વક શાંતિ કરવી. આકાશમાંથી દેવતાઓ તથા દૈત્ય વગેરેના જે શત્રુ પૃથ્વી પર પડે છે તેમને લોકવાદ કહે છે. વિદ્વાન પુરુષે આ લોકવાદની પણ શાંતિ કરવી. લોકવાદની કદી ઉપેક્ષા ન કરવી, કેમ કે તેમની શાંતિ કરવાથી જ તેમના દ્વારા પ્રાપ્ત થનારા ભયનું નિવારણ થાય છે. લોકવાદો અને ગ્રહો અનુકૂળ હોય તો શુભ ફળનો ઉદય અને પાપનો નાશ થાય છે. તથા પ્રતિકૂળ હોય તો બુદ્ધિ અને ધન વગેરેનો પણ નાશ કરી નાખે છે. તેથી તેની શાંતિ માટે દ્રોહનો ત્યાગ તથા ઉપવાસ કરવો, દેવસ્થાનો તથા દેવ વૃક્ષોને પ્રણામ કરવા એ પણ સારું છે. જપ, હોમ, દાન અને સ્નાન કરવું અને ક્રોધને ત્યાગી દેવો. વિદ્વાન પુરુષ કોઈનો પણ દ્રોહ ન કરે, બધા પ્રાણીઓ પ્રત્યે મિત્રભાવ રાખે, દુર્વચન ન કહે ને વધારાની વાતો ન કરે. આ પ્રમાણે મેં ભારતવર્ષમાં સ્થિત ભગવાન કુર્મના સ્વરૂપનું વર્ણન કર્યું. તેઓ અચિંત્યતાત્મા નારાયણ છે. તેમનામાં જ સંપૂર્ણ દેવતા અને નક્ષત્ર મંડળ છે. તેમની અંદર અગ્નિ, પૃથ્વી અને સોમ છે. મેષ વગેરે ત્રણ રાશિઓ ભગવાન કુર્મના મધ્યભાગ કટિપ્રદેશમાં છે. મિથુન અને કર્ક મુખમાં સ્થિત છે. પૂર્વ અને દક્ષિણવાળા ચરણમાં કર્ક તથા સિંહ છે. સિંહ, કન્યા અને તુલા એ ત્રણ રાશિઓ તેમની કુક્ષીમાં છે. તુલા અને વૃશ્ચિક દક્ષિણ પશ્ચિમવાળા ચરણમાં છે. પૃષ્ઠભાગમાં વૃશ્ચિક અને ધન સ્થિત છે. વાયવ્ય કોણવાળા ચરણમાં ધન, મકર અને કુંભ છે. ઉત્તર કુક્ષીમાં કુંભ અને મીન સ્થિત છે તથા ઈશાન કોણવાળા ચરણમાં મીન અને મેષ રાશિ છે. બ્રહ્મન ભગવાન કુર્મના શ્રીવિગ્રહમાં સંપૂર્ણ દેશ સ્થિત છે. તેથી ગ્રહ નક્ષત્રમાં પીડા થાય તો ત્યાંના દેશોમાં પણ પીડા થાય છે એવું સમજવું જોઈએ. અને તેની શાંતિને માટે વિધિવત સ્નાન કરીને દાન, હોમ વગેરેનું અનુષ્ઠાન કરવું જોઈએ. અધ્યાય 32 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.